ના પછી ટેપ વગાડવી હોય તો નહીં તો આ રેકોર્ડિંગ માં કેમ થાય પછી ટેપ વગાડવી હોય ને તો રાઉન્ડ થાય સંજી યોગેશ ભાઈ રેકોર્ડિંગ માટે હું તો માનું છું કોઈ વસ્તુ નથી આપડી ભગવાન ને ઘરે થી આવ્યા છે વગર કપડે ને વગર કપડે જવાના છે આપડા કર્મો આપડી જોડે આવવાના છે એમ કે હું તો એમ માનું છું કે આપડી કોઈ વસ્તુ નથી ભગવાન ને ઘરે થી આપડે કપડા વગર આવ્યા છીએ ને કપડા વગર જવાના અને આપડા કર્મો આપડી સાથે આવવાના બીજું કોઈ આવવાનું નહીં કર્મો આપણને ખબર નથી ભવિષ્યમાં આપણને માનવ દેહ મળવાનો છે કે નથી મળવાનો માનવ જેવો સ્વભાવ થયો છે ફરી માનવ બહુ ભલે સ્વભાવ આપણો માનવ જેવો હોય અવલોક કે સજ્જન છે અવલોક ઘરના બહાર ના બધા કઈક સજ્જન છે તો ફરી અહિયાં આવવાનું છે નક્કી જ થઈ આપણને ભવિષ્ય ની કઈ ખબર નથી ને આપણે જાણતા નથી ના ના નહી તો લોકો ગયા તો ને દરેક ના વિચારો લોકો તો જુદી જુદી રીતે જુએ ને બધા ના નહી તો સજ્જન હોય સજ્જન હોય ઘણા ખરા સજ્જન જ કે સજ્જન હોય ને ત્યાં તો ઘણા ખરા સજ્જન જ કે અને સુપર હ્યુમન જેવો માણસ હોય ત્યાં સુપર હ્યુમન એ કે લોકો તટસ્થ હોય ને એની વાત જે તટસ્થ માણસ લોકો હોય એ તો બરાબર જ કે ના હોય જેને આપણી જોડે કે રાગ દ્વેષ ના હોય એ વાત લોકો ને દુખ આપતો હોય ત્રાસ આપતો હોય તો એ જાનવર જે હોય કેવાય પણ મળે ના કે જાનવર જે એ જનાવર માં જવાના છે ત્રાસ આપે દુખ આપે બધાને આ તો શું કે ભાઈ આપણને આ જન્મ મળ્યો છે તો જેટલું સત્કર્મ થાય એટલું આપણે કરવું એમ કે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે તો જેટલું સત્કર્મ થાય એટલું આપણે કરવું એમ આ સત્કર્મ કોને કહેવાય છે કોઈને દુઃખ ના આપવું એ મોટા મોટું સત્કર્મ કોઈને દુઃખ ના આપવું કોઈ આપણને દુઃખ આપે તો એ ના આપવું એ નામ સત્કર્મ કશું આપડી ચીજ નયા માની આ સાસુ સસરા કોઈ આપણું નહીં હું તો કઉ છું બધા જ આપડા છે આપડા છે ને પછી ગયા પછી કોઈ નઈ કોઈ એ તો છે ને દુનિયા નો રિવાજ છે કે માણસ સારું કરે તો દુનિયા ચાર દિવસ જવાની છે ખરાબ કરે તો ચાર દિવસ બનશે જ્યાં સુધી લેણ દેણ કરે બધું સારી રીતે તો નહીં તો પછી ઝઘડો પછી બંધ કરી દે પેલો ઘરે આપવાનું લેવાનું બંધ કરે પેલો વેપારી આપવાનું બંધ કરે સમાજ સુખ માન્યું છે ભગવાન હું તમારું જે પરિસ્થિતિમાં રાખે એમાં આનંદ થી રહેવું ભગવાન જે પરિસ્થિતિ માં રાખે એમાં આનંદ થી રહેવું ભગવાન ખોટું કરાવડા તો આનંદ થી રહેવું ખોટું નહીં કરવાનું ને આ તો તમે ખોટું શું કરાવે કે ભગવાન ખોટું શું કરાવે કરાવે ખોટું કરાવે કોણ કરાવે ચોરીઓ લૂંટફાટ બધી માસ મારી નાખે છે એટલે બધું ભગવાન કરાવે છે ને એ તો પછી અમુક તો પાછા સંસ્કાર ઉપર જાય ને, માણસ ને કેવા સંસ્કાર મળ્યા છે. એ તો માણસ ને કેવા સંસ્કાર મળ્યા છે એના ઉપર આધાર રાખે ને. ના પણ ભગવાન કરાવડાવે છે કે પોતે કરે છે. ખરાબ થતું હોય તો હું ખરાબ કરતી હોઉં તો હું પેલા મારી જાતને કામું કરી એ જગ્યાએ મને એ પ્રમાણે થાય તો મને શું થાય એ વિચારી સામાને એ કરવું જોઈએ. કે હું કઈ પણ કરું તો સામાને દુઃખ થાય એ જગ્યાએ હું જો તો મને શું થાય એ વિચારીને કરું. એટલું વિચાર કરીને કરે તો બહુ થઈ ગયું તે પછી માણસ માં આવે. એટલું જો વિચાર કરીને કરે તો પછી માણસ માં આવે એ વાત નક્કી. નહીં તો આપણે જાતને મૂકીએ તો જ આપણને થોડોક તો વિચાર આપણે એમ થાય કે ના ભાઈ આપણે તો રોકાઈએ આપણે જાતે કરતા કે ના હું પોતે આવું તો મને આવું થાય તો મારે સામાન નહીં કરવું જોઈએ. કોઈ બેન કોઈની બેન ની દીકરી પર ખરાબ દ્રષ્ટિ કરે તો એને વિચાર આવવો જોઈએ મારી બેન દ્રષ્ટિ બેન ઉપર થાય ત્યારે શું થાય એ વિચાર આવે તો એ બંધ થઈ જાય કાર્ય. કોઈને દુઃખ આપતા પેલા વિચાર આવે છે મને કોઈ દુઃખ આપે તો મને કેવું થાય. સાસુ સારા મળે છે કે કમનસીબી છે કે સાસુ નથી? કમનસીબી કે સાસુ નથી? કમનસીબી કે સાસુ નથી? સસરા છે ને? સસરા છે. સાસુ હોય મોટું માણસ હોય ઘરમાં તો ગડાઈએ થોડા ગડાઈ. ઘરમાં મોટું માણસ હોય સાસુ હોય તો આપણે ગડાઈએ એ તો ઘડતર ના થાય. સાસુ ને ગડી ના કરે તો ધણી ગડી નાખે બધી જેને સાસુ ના હોય એને સો સાસુ થતી આવે એવી કહેવત છે ને. એક સાસુ પેલા બધા પહેરી ના જાય ખોટા અહીંયા કદા આવશે તમે ને કે ગયા હતા કઈ આટલો હિસાબ કાચો રાખેલો સાસુ મળ્યા નઈ આ હિસાબ ચોક્કસ કરજો સાસુ મળ્યા હશે. આવતા હતા બધા આના સસરા માં ગયા છે ને બીજા બીજા જન્મ માં બીજા ખરાબ કામ થાય તો પાછા એથી વધારે ખરાબ અવતારો આવે. જન્મ ના માંગે એના જેવું કોઈ નહીં. છેલ્લામાં છેલ્લી વાત, છેલ્લામાં છેલ્લી વાત. જન્મ આવે ને એવું કરવું છે? જન્મ ના આવે એવું કરવું છે? કરીએ બતાવો તમે રસ્તો. કરીએ તમે રસ્તો બતાવો. પછી આવું મોહ કરવા નહીં મળે. તમારું એ ધણી છોકરા ના મોહ ને બેબી પડાવવાની બાબો પડાવવાની એ કસો મોહ નથી કે છે એ બધો મોહ નથી ભણાવવાના ખરા છોકરા ભણાવવાના છોકરા છોકરા પણ મોહ નહી એવું દાદા નું પાસે જ્ઞાન છે છુટકારો જન્મ થી કરવો હોય તો બહુ ઉત્તમ ઓછી ઉપાધિ નરી ઉપાધિ આવ તો બહુ પાસ કેવાય કર્મ બધે જન્મ મજે તો રે નથી કોણ મોટા બેન દૂર રહે છે દાદા બહુ નથી આવતો બહુ નાનપણથી સંસ્કાર માં ઉતરેલું છે સંસ્કાર ના થતારો ગમે કરો ગમે છે એટલે સંસાર ગમે જ ખરો સંસાર માં આયા છે તો નિભાવવાનો તો છે જ ને સંસાર માં આયા છે નિભાવવાનો તો છે જ ને નિભાવવાનો ગમે છે બાકી એમને તો બહુ ગમતો નથી ને સાથે લગાડવા જેવો નહીં તમે વાંચ્યું હતું કે જન્મ માંથી છુટકારો લેવો જોઈએ ફરી જન્મ ના થાય એવો જીવ આપણા કિસ્મત માં નહીં હોય એમ આપડે આપણા નજીક માં નહીં હોય એવું કોક ના લીધા હશે કોક નહીં હોય કોણ આપણે સાચવ્યા નહીં એટલે આપણો ગુનો આપણે સાચવ્યા નહીં એટલે આપણો મારી લઈ લે તો કોનો ગુનો એ તો ના ખબર પડે ખબર નહીં કે છે લઈ લેનારા ગુનેગાર છે એને ગુનો કર્યો સરકાર શું કે એને ગુનો કર્યો પણ કરી રીતે ભગવાન શું કે છે જેનો જેના લઈ ગયો તેનો ગુનો પકડ્યા છે આ પકડાયવા છે ત્યારે ગુનેગાર છે પકડાયવા છે પેલો પકડે છે તારે ગુનેગાર એ તો મેં કહ્યું ને પેલા કે આપડે કોક ના લીધા હશે પેલા પાછા નહીં આવ્યા હોય તો લઈ ગયો એ આપડે કોઈના પેલા લીધા હશે જે લઈ જાય તેનો હિસાબ બધે છે પણ આપડે જે કોક ના કહેલું તેનો ફળ આવી ગયું નોકાના હાથમાં તેમજ ચારા કપ બધા પાંચ દસ પંદર પડી જાય તારે ત્યારે બને એવું મને ત્યારે ખબર પડે કે જાતે પડે તો શું કોને કે છોકરા થી પડ્યું હોય તો ધમકાવી કાઢે પણ પોતાના થી પડે કે કોને કે ધમકાવી કાઢે તે કરે ગુનો કોનો છે જેના ભાગ્યા ગુનો છે પેલો નિમિત્ત છે બિચારો. એને એમ કેવું કે દજાયો નથી ને ભાઈ, તો છૂટું થાય આ દુનિયામાં, સંસારમાં છૂટું ક્યારે થાય? એવું જ્ઞાન હોય લોકોને ગુનેગાર જોઈએ તેથી આ બંધાય છે, અને ગુનેગાર નથી ગુનેગાર કે છે આ લોકો, ગુનેગાર હોય ને ગુનેગાર કેતા વધે ને. ધણી અપમાન કરે શું કરો છો પછી, દાવ મળો? મનમાં ગારો બોલ બોલ કરો, મનમાં બોલ બોલ કરે આ બધું, તે કઈ શું કરવું એવું જાણે તો આમાં નિવેડો આવે, નહી તો નિવેડો ના આવે. આ બધી ભૂલો થાય છે, આમાં નિવેડો ના આવે. મનમાં બોલે હું યુઝલેસ ચાલો છે. મનમાં બોલે કે ચડે પણ એનો અર્થ એવો તો નહી કે આપડે એવું બોલવું કે વિચારવું બઉ. એ બોલે કે પણ કે આપડે કઈ એવું મનમાં ન કરવાનું હોય. મહિના કેટલા વખત ઝઘડા થાય છે? સ્વભાવ ગરમ હોય તો કોઈ શું, સ્વભાવ ગરમ હોય શું કરીએ? વાત વાત માં ગુસ્સો ચડે તો શું કરીએ? વાત વાત માં ગુસ્સો ચડે શું કરીએ? કે હાલપાન ચાલપાન થાય આપડે બોલીએ તો લાંબુ થાય. એક પાર્ટી ઝઘડો કરી શકે નહીં, બે પાર્ટી ચાલુ થાય તો ઝઘડો. તારા તો પાર્ટી કઈક તો કરે, છણકો તો કરે, છણકો કરે, ટોણો મારે, કઈ કઈ કરે ખરું, મોડું ચડાવે એવું કઈક તો થાય, મોડું ચડી જાય એવું કઈક તો થાય. હા, એક પાર્ટી બધા ઝઘડો ના હોય, એક વન પાર્ટી થઈ ગઈ, આપડે કશું ના બોલીને આપડે મનમાં ના આવી કશું ના. મનમાં તો થાય ને આપણને ટેકડી, પણ આપડે બોલીએ ને તો લાંબુ ના ચાલે. મોડું ચડી જાય, આપડે ખસીને જતા રહીએ, આપડે બીજા કામ માં વર્ગી જઈએ ને, થોડું મોડા પર અસર થઈ જાય પણ બીજા કામ માં વર્ગી જઈએ. મોડા પર અસર શા નહીં થાય, માર્યા વગર મારવા તો અસર થાય વગર મારે. ભગવાન રહેતા નથી, વેસ્ટથી ભગવાન ઉઠી જાય છે. એને જીવન ના કહેવાય. મારું લગન મારું લગન મજા ના આવે, મજા ના આવે. તેથી આ કૂતરા બસ બસ કરતા રસ્તા બસ કરે ને. શાસ્ત્રકારો કઈ ભસભસ કરે તો માણસ કેમ કેવાય, કે જાનવર જ કેવાય ને. બહાર જેટલો વિવેક રાખે ને લોકો જોડે, એવો વિવેક ઘરમાં રાખવો જોઈએ. બાર પ્લીજ પ્લીજ કરીને પપ્પા કડે પ્લીજ પ્લીજ કર્યા કરે ને, તો એવું ઘરમાં પણ એવું પ્લીજ. જીવન તો બેન સારું છે ને, આમ કે આવો કે આવા જીવન. પાસ છોકરા જોયા કરે દેવું, પપ્પો જ ખરાબ છે. પપ્પો પણ બોરે બોરે નહીં, એ તો મોટી મને થાય ત્યારે મારે પછી નક્કી કરે. મોટી મને થઈ ત્યારે એવો પપ્પા મારી બે ની લડવા ને જોયા કરે. ન્યાયાધીશ થયો, ન્યાયાધીશ તરીકે હાજર પડે કે હું કોની ભૂલ ભૂલ કોને છે સમજી જાય. છોકરા ના સંસ્કાર એવા પડે છે કે છોકરા શું કે છે, આવા અમારે પાણી નથી નટકે એમ તકે બધા પાણી જોયા છું બધા. જીવન જીવન કઈ જોઈએ કે ના જોઈએ, કઈ કળા ભરા જોઈએ કે કળા ભરા જોઈએ કે ના જોઈએ. થોડો ઇન્ટરેસ્ટ રહે ને જીવન જીવવા માં. જીવન છે તો પછી એનું ધ્યેય હોવું જોઈએ ને જીવવા માટે. જીવન છે તો જીવવા માટે નું ધ્યેય તો હોવો જોઈએ. શું ધ્યેય છે તમારો? છોકરા મોટા કરીને દુકાને બેસાડી દેવા એ દે છે. છોકરા મોટા થશે ને આપડા હશે કે કેમ એ કોને ખબર, કે છોકરા મોટા, છોકરા મોટા થશે પછી આપડા રહેશે કે નહીં કોને ખબર. કોઈ કોઈ આપણું કોઈ કશું રહેતું છે? આ દેહ જ આપડો નહીં રહેતો તો આ દેહ જ લઈ લેશ પછી આપણી પાસે. કારણ પારકી ચીજ આપણી પાસે કેટલા દયા રહે. છોકરા એને એને ગુરુ આવે એટલે જુદા જ થઈ જાય. ગુરુ આવે ગુરુ દેખાડે કે આમ ચાલો આપડે. ગુરુ આવે ને આવે તે આપડી સૌ ગામ ની લાવે સારી જઈને. જીવન જીવે છે, કાગળ આવે છે, તમે જુઓ તો સાંભળો રજા બી લાગે. એ બેરી ભાર જ છે ને, કેવા સરસ હેલ્પિંગ પ્રોબ્લેમ છે. આ તો બધું ફ્રેક્ચર કરી નાખ્યું છે. ધણી નો ગુનો હોય પણ સાડી સાડી લાયા ખુશ થઈ જાય. અમને માફ કરતા ગયેલી વાત શું કશું ધર્મ કશું નહી ધોઈને ભગવાન નો દીવો કરીએ, નહી ધોઈને ભગવાન નો દીવો કરીએ. ભગવાન ને શું કહો? સ્તુતિ બોલીએ જે આવડતી હોય, સ્તુતિ બોલીએ ભગવાન ની. ના હોય તેને બોલવાનું, અનાથ હોય અનાથ હોય તેને બોલવાનું. તમારું તો છે બધું સસરા છે, સાસુ સાસુ ની ચાલે, ઘણી છે, દિયર છે, દેરાણીઓ છે, બધું છે, જે છે ઘણી બધું હોય. પછી આવશું ભગવાન શું કરવા ઉપાધિ કરી? ભગવાન ને તો અનાથ હોય ઘણે બોલવાનું કઈ, જે અનાથ હોય બોલે, જે અનાથ ના હોય ના બોલે, એવું તો નહીં કહ્યું ભગવાન. ભગવાને એવું નથી કહ્યું કે અનાથ હોય જે બોલે અને જે નાથ હોય ના બોલે, એવું નથી કહ્યું. સારું આટલું બોલે છે, સારું ભગવાન. બીજું કઈ ભજન બજન કશું નહીં? ભજન તો આવડતા ના હોય તો કેસે તો સાંભળીએ ભગવાન ના ભજન. ભજન નથી આવડતા, ભજન નથી આવડતા એટલે બધા આખા મોડે ના હોય એટલે કેસે તો સાંભળીએ. તમારું નામ શું? માયા. માયા તમારું નામ છે, પણ તમે કોણ? માય નેમ ઇઝ માયા. તમે કોણ? કાચી માટી ના મનુષ્યો. કાચી માટી ના મનુષ્યો. કઈ માટી ના? કાચી કાચી કાચી માટી ના મનુષ્યો. મનુષ્યો ડિઝાઇન છે. મારી ડિઝાઇન જ મનુષ્ય. શું કહ્યું? પણ તમે કોણ? મારી ડિઝાઇન કેસે છે? તમે કોણ છે જાણો ને? એ તો નથી ખબર. હવે તમે સમજાવો. એ ખબર નથી, તમે સમજાવો. મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારો અહંકાર, એ બધું બોલે છે. એ બધું કોણ છે? આ દેહ મારો, મન મારું, બુદ્ધિ મારી, શરીર મારું, વાક્ય મારી, પગ મારા. અહમ મનુષ્ય નો. અહમ મનુષ્ય નો અહમ બોલે છે. અહમ એ મારો કે છે. મારો અહમ બહુ વધી ગયો છે, ઘટો વધી ગયો થઈ ગયો છે. એ બોલનારો કોણ? આત્મા. એટલે સોલ તમે છો, તે સોલ એ તમારે તે થઈ જાવ તાર દાડ ભરે. હા તો તમે સોલ છો, કે છો હું માયા છું. અને મારે એટલું નહીં કેતા, એની ભાભી છું, એની વાઈફ છું. કેટલી જતા એ કરે એટલે આપણે સોલ છે જાણવું પડે, એને રિયલાઈઝ કરવું પડે. છુટકારો મેળવવો હોય તો આવજો બેન, સમજણ પડે તે આપણે આત્મા છીએ એનું રિયલાઈઝેશન દાદા કરે. લંડન જોઈને સુખ, લંડન માં સુખ હશે એમ જોઈને અહીંયા આવ્યા, જાણીને લંડન માં આવ્યા પણ ફસાઈ ગયા. સુખ જાણીને લંડન આવ્યા છે, દુઃખ નથી કે ના સુખ કોને કેવાય, કોને બધી ચાલુ હોય પછી કે સુખ છે. તમે હવે આપો તો તમને ભટ્ટી બંધ થાય. કહો આ બેન કે છે, તમે કહો સુખ શું? કોઈ અવતાર માં સુખ પડ્યું નથી બેન, સુખ ખોળે ખોળ કરે છે જીવ માત્ર. એમાં આપડે એકલા ખોળે છે ને, જીવ માત્ર સુખ ને ખોળે છે. નાનું નાનું જીવડું હોય ને કોઈ દુઃખ ને ખોળે નહી, ખોળે નાના જીવડા સુખ ખોળતા હોય તો આપડે એના હાથ આવીએ નાઈ જાય, કઈ બરમાઈ નાખે. એ હાથ અડ્યા ત્રાસ પામે એવા જીવ ને મારવા ના જોઈએ. શું કહ્યું? મારતા નહીં એટલે જે માત્ર સુખ હોય છે મનુષ્ય ને સુખ મળ્યું છે તો આ સુખ એને સુખ પછી દુઃખ આવે છે, ઘડી પછી અશાંતિ થાય છે, ગમતું નથી. એને નિરંતર સુખ જોઈએ છે. અરે નિરંતર સુખ માટે જવા દવા કરે છે, અહીંથી અમેરિકા જવું, ઇંગ્લેન્ડ જવું, કઈ આમ ફાંફા માર માર કરું, કઈ સુખ હશે જતું રહે છે બિચારું. જે સંતોષ ને સુખ હતું તે કઈ જાય, એટલે સુખ આમાં આવે જ નહીં. કદાચ આમ કરતા કરતા સુખ આ સાર આવશે, આવતી સાર આવશે, એમ કરતા કરતા કરતા પેલી ફરતા સુતા લઈ જાય છે તે આવશે, તે સુતા સુતા લઈ જાય છે કે બધા બધા જાણે દાદા માન ફેર છે આવે દાદા ના બલી પડતી દાદા તમારે એટલે આ સુખ જે સુખ પછી દુઃખ આવે એના સુખ જ ના કહેવાય, કલ્પિત સુખ કહેવાય. આ બધા કલ્પિત સુખ છે, સાચું સુખ જ નથી. માણસ હે અજંપામાં અજંપામાં દેખાય કે કલ્પિત સુખ નું ક્યાં તૃપ્તિ ના હોય બિચાર, તૃપ્તિ હોય નહી. સાચું સુખ જોયે છે? કઈ મળે એવું છે? સાચું સુખ મળે એવું છે કઈ? હા મારી પાસે 40-50 હજાર છે, 50 હજાર માણસ છે. સાચું અમેરિકામાં તો ટાઈમ મળતો હતો નહી તે સાચું સુખ લઈને બેઠા છે, સાચું સુખ લઈને બેઠા છે એટલે ખરાબ સુખ્યા થઈ ગયા છે એટલે અમારી આવા તો રડવા મળે પછી. સાચું સુખ તો આવજે બેન, કોને ત્યાં નક્કી રાખ્યું છે જગ્યા પર ક્યાં? પેલા ભાઈ આવે છે દોશી, પછી અમે પાણી કાઢવાનું કે સાંભળવું પડે તે તમે સ્વાદો તમારું ધંધા બધા ઉડી જાય. તમને ખાતરી થઈ જાય કે આપડે સાચું સુખ પાને છીએ? જેની ભક્તિ કરીએ ને એનું જ્ઞાન હોય તો ભક્તિ થાય. ભક્તિ એટલે સ્ટેશન સ્ટેશન જવું હોય તો સ્ટેશન ભક્તિ કરવી પડે. આપણે સ્ટેશન જવું હોય સ્ટેશન ભક્તિ કરવી પડે. ભક્તિ આપણે પ્લાન હોય નકશો સ્થિતિ ધારતા હોય તો ભક્તિ થાય થાય કેવી છે. પણ એને આગળ વધારવું, આગળ જવું હોય તો કેવી રીતે કરવું? એને આગળ જવું હોય વધારવું હોય તો કેવી રીતના કરવું? સમાધિ ખોઈ લેવાની છે. ઉપાધિ ન થાય એવી ગોળી આપો. ઉપાધિ ના થાય એવી ગોળી આપો. દાદાજી ગયે વખતે ગોળી આપી છે પણ એ સમજ નથી પડી હજી બરાબર. કયું છે ને કયું અત્યારે બધી એટલી રહ્યા કરે ગમે તે ગોળીઓ ખાવતા ઉડાડશે. તમે કઈ વાતચીત કરો, પુસ્તક ની વાતચીત કરો, વાંધો છો? આવો બેન વાતચીત ઉપાધિ હોય પણ અંદર શું હશે? કળિયુગ ને લીધે લોકો નથી નહી સુખ છે છતાં એ દુઃખ દેખાય. આજુબાજુ પૂછીએ કે આ સુખી છે કે દુઃખી છે કે લોકો સુખી છે અને એમને પૂછીએ કે દુઃખી એની સમજણ થઈ ગઈ છે. ક્યાં ગામ આગળ વધ્યા હોય તો પૂછીએ ને અધ્યાત્મ માં કઈ આગળ વધ્યા હોય તો પૂછીએ ને તમે? હા તમે કોઈ પહેલું પગથિયાનું પૂછો પણ પૂછો. ધર્મ આગળ વધ્યા વગર તમને કીર્તિ જન્મ સાહેબ પટેલ નો પટેલ માં જન્મ થયો એવી પછી હિન્દુસ્તાન માં જન્મ થયો એમ કીધું. આગળ ધર્મ વધી ગયા હતા તો અહીંયા જન્મ થયો. Thank you. જે જગ્યાએ જન્મ થયો તે સારું ગલકીનાથ માં થયો હતો. મજૂરી કરે તો ગોદા ખા ખાત કર્યા તો ઘેર ખાવાનું પૂરું ના મળે. આ ધર્મા પ્રતાપ થી છે. તારે ઘેર પટેલ નો તો અવતાર થયો. સુખ ભોગવ્યું, ખાતું પીધું, થોડી મહેનત ખાવા પીવાનું મળે. થોડી મહેનત ખાવા પીવાનું મળે છે. અમુક ઉંમર 65 વર્ષ ના થઈ જાય ને, રિટાયર થઈ જાય, પછી ઘેર બેઠા બેઠા મળે પાઉન્ડ સરકાર આપે ને. કોઈને મરવા દેતી નથી. એવું છે ને, એનો હેતુ શું છે સરકાર નો? શરીર નબળો હોય તેના માટે આપવાનો. પછી જબરા લે છે એમ ના કહેવાય કે એ થોડામાં દર નાખતો હતો શું ખોટું. અમુક માણસો નીકળે છે કે મારી પાસે ભગવાને ઘણું દીધું છે, મારે કેટલા માણસો સરકાર કેટલા પણ નહીં ખબર નથી પડતી ક્યાં જાય છે. એવું ભગવાન પર છોડી દીધું છે. પાઉન્ડ મારા અને સ્ત્રી મારી, ઘર મારું, બીજું બધું મારું કે બધી ઉપાડી ભગવાન માથે નાખી છે. લક્ષ્મી મારી, બાયડી મારી, બાજુ ભગવાન ભૂખ્યા નથી રાખ્યા કોઈ દાડો. નહી કોઈ કાર્ય તો વાર કરેલું, બધા કાર્ય તો થયા જ કરે છે ભગવાન ની મરજી થી થાય ને બધા. આ બધા કાર્યો થયા જ કરે છે ભગવાન ની, આ બધા કાર્યો થયા જ કરે છે ભગવાન ની મરજી થી જ થાય છે ને. ચોર લોકો, ચોર લોકો એવું કહે ભગવાન ની મરજી થી તમે ચોરી કરીએ છીએ. ના એવું નથી, પણ આપડા જે વ્યવહારિક કાર્યો બધા સરળતાથી ઉકલ્યા હોય અત્યાર સુધી, એની ઈચ્છા વગર થોડા થાય. એવું નહીં, આપણા જે વ્યવહારિક કાર્યો જે સરળતાથી ઉકલ્યા હોય એ બધા એની ઈચ્છા વિના ઓછા થાય છે. એટલે ભગવાન ઈચ્છા થયા કરે નહી, ઘેર કશું કોઈ ના કરે, બોલા જાય પર કોઈ ના કઈ વળતા નહીં હોય, ભગવાન ઈચ્છા થાય છે. હજુ સુધી એવો મોકો નથી આવ્યો. નથી વળતા ના, એટલે ખોવાયું નથી, ખોવાય તો કદાચ વળે ખોવાયું નથી. ના પણ એ ખોઈ ગયું ના, પ્યાલા ફૂટી ગયા, બીજું થઈ હોય વડવું પડતું હોય ને, કોઈને વડવું પડતું નથી ને. નોકર ચાકર બીજા કોઈ નહીં, બધું અરેન્જ કરવાનું. અહીંયા છે ને નોકર ચાકર, અહીં નોકર ચાકર છે ને. અહીંયા રાણી સિવાય બીજો કોઈને નોકર ચાકર નથી. પોતાની મેળે ધોવાનું, કપડા ધોવાનું, બધું ખાવાનું પોતાની મેળે. બિલકુલ વડવું પડતું નથી ને. એવું નથી, એટલે ગુસ્સો જ આવતો નથી. ગુસ્સો તો આવે ને, માસ છે ગુસ્સો લઈ જાય કહું જવું પડે. જ્યાં ગુસ્સા આવતા વડે છે નક્કી થઈ ગયું. અને વડો છે ને, માટે ભગવાન બધું કરતા હોય આપડે વડે જરૂર નથી. અને આપડે વડવું પડતું હરિ ભગવાન કરતો નથી. વગર ગમે વિચાર શું કરે એને નહી, એને એને આરામ જોઈએ. આવી નાની વસ્તુ ભગવાન આપડે મૂકીએ ને, ઘરગથ્થુ વસ્તુ. આવી નાની ઘરગથ્થુ બાબત માં ભગવાન ને ના મૂકીએ વચ્ચે. નાની ઘરગથ્થુ બાબતો હોય એમાં ભગવાન ને વચ્ચે ના નાખીએ ને આપણે એમ ઘરગથ્થુ ના સરકારી બાબતો ઈશ્વર જોડે સંબંધ આવે ત્યારે આપ કઈ બાબત વેપાર માં ખોટ જતી હોય તે ભગવાન ગાલતા હોય તો પછી એના અર્થ શું છે ભગવાન ખોટ ગાલતા હોય નફો આવતો હોય ખોટ આવતો હોય એક ની ખોટ આવે એક ને નફો આવે વિચાર કરવું પડશે ને વિચાર કેમ ચાલશે એક ને